ध्वजगोविन्दं ध्वजगोविन्दं गोविन्दं भजमूढमते प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षति ज गोविंद गोविंद भज मूढमते ज्ञेयं गीता नाम सहस्रं ज्ञेयं श्रीपते रूपमजस्रं ने जन संगे चित्तं देयं दीन जनाय चरितं भज गोविंदं भज गोविंदं गोविंदं भज भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते। श्लोक चाले छे ज्ञेयम गीता नाम सहस्रम ध्येयम श्रीपति रूपमजस्रम नेयम सज्जन संगे चित्तम देयम दीन जनाय च वित्तम। પાંચ બાબત આપણે કરવી જોઈએ એવું શંકરાચાર્યજી સમજાવે છે। જ્ઞેયમ ગીતા અને નામ સહસ્રમ એટલે વિષ્ણુ સહસ્ર, એનો ગાન કરો, પાઠ કરો, એ વિશે આપણે સાંભળી લીધું। આજે ત્રીજી બાબત આ શ્લોકમાં છે એ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ। ધ્યેયમ એટલે ધ્યાન કરો, શ્રીપતિ એટલે લક્ષ્મીપતિ નારાયણના રૂપ, ભગવાનના રૂપનું સાકાર સ્વરૂપનું ધ્યાન કરો। અજસ્રમ એટલે અખંડ, નિરંતર, હંમેશા હંમેશા લક્ષ્મીપતિ એવા નારાયણના સાકાર રૂપનું ધ્યાન કરો। આ ત્રીજી બાબત શંકરાચાર્યજી બતાવી। સમજવાનું એ છે કે ભક્તિ માર્ગના આચાર્ય હોય, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય, તુલસીદાસજી હોય કે બીજા એવા ભક્તો હોય, નરસિંહ મહેતા હોય, સુરદાસજી હોય, કે ભગવાન સ્વામિનારાયણ હોય, એ વાત કરે કે ભગવાનના સાકાર રૂપનું ધ્યાન કરો તો એ બહુ સ્વાભાવિક છે, કારણ કે ભક્તિ માર્ગના એ બધા પ્રવર્તક છે અને ભક્તિ માર્ગમાં સાકાર રૂપનું ધ્યાન, ભજન, ઉપાસના હોય। પણ શંકરાચાર્યજી તો જ્ઞાન માર્ગના આચાર્ય છે, અને નિરાકાર બ્રહ્મનું જ પ્રતિપાદન કરનારા છે। શંકરાચાર્યજીએ જે સાહિત્ય લખ્યું, ઉપનિષદ ઉપર હોય, ગીતા ઉપર હોય, બ્રહ્મસૂત્ર ઉપર હોય, તો એ બધામાં ભગવાનના નિરાકાર રૂપનું, નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે. અને એ નિરાકાર બ્રહ્મની પ્રાપ્તિમાં જે સાધનો એની ચર્ચા કરી છે, ખાસ કરીને સ્વસ્વરૂપ એટલે આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું, સ્મૃતિ કરવી, સ્વસ્વરૂપાનુસંધાન ભક્તિર અભિધીયતે, પોતાના આત્મા સ્વરૂપનું ચિંતન કરવું, એ જ ભક્તિ. અને આત્મા સાક્ષાત્કાર કરી સર્વત્ર વ્યાપક જે બ્રહ્મ છે એની સાથે તાદાત્મ્ય સાધવું, અભેદ સ્થિતિ અનુભવવી, એનું નામ જ મોક્ષ. એ સિવાય મોક્ષ નથી. જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી મોક્ષ નથી. એક દ્રષ્ટિએ સતતનું ચિંતન કે અહમ બ્રહ્માસ્મિ, નિરાકાર બ્રહ્મનું ચિંતન, મતલબ હું કોણ છું એનું ચિંતન. હવે આવા જ્ઞાન માર્ગના આચાર્ય એ આમાં એમ કહે છે કે ભગવાનના સાકાર રૂપનું ધ્યાન કરો. એ જરા બહુ જ વિચિત્ર વાત લાગે ને, પણ એ આપણે મોટે ભાગે શંકરાચાર્યજીને ન સમજતા હોઈએ તો એવું લાગે. શંકરાચાર્યજીએ જ્ઞાન માર્ગના પ્રસ્થાપક છે, પ્રવર્તક છે, પ્રચારક છે, એ સાચું, નિરાકાર બ્રહ્મમાં એની રુચિ છે. પણ એ જેટલા જ્ઞાનને પ્રબોધે છે એટલા જ એ પાછા હૃદયથી ભક્તિથી ભરેલા છે. જ્ઞાન એના જીવનમાં છે એમ ભક્તિ પણ ભરપૂર છે. એટલે આના અનુસંધાનમાં તમારે સૌ પ્રથમ પહેલું પ્રવચન જે ભજગોવિંદમનું છે એ સાંભળો તો તમને ઘણી બધી શંકા ઓછી થઈ જાય. કારણ કે શંકરાચાર્યજીએ સાહિત્યમાં જરૂર, શાસ્ત્રાર્થમાં જરૂર નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે, પણ કોઈ પણ મહાપુરુષને સમજવા માટે એનું જીવન અને કવન બંને જોવા પડે. એનું જીવન જોવું પડે, કવન એટલે એમણે જે કહ્યું છે, કથન કર્યું છે, એટલે સાહિત્ય બંને જોવા પડે. તો સાહિત્યમાં નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, ઉપદેશમાં પણ છે, જીવનમાં પણ છે, પણ સાથે સાથે શંકરાચાર્યજી ભક્તિ માર્ગનું પણ એટલું જ કામ કરે છે. બદ્રીનારાયણમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા એમણે કરી છે, પુનઃ પ્રતિષ્ઠા એમણે જ કરી છે. રામેશ્વર રામચંદ્રજી, મહાદેવ રામેશ્વર, ત્યાં સ્ફાટિકનું શિવલિંગ શંકરાચાર્યજી પધરાવ્યું છે. આ વિષ્ણુ સહસ્ર નામ પહેલું વહેલું લોકમાં પ્રસિદ્ધ એમણે કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ એમણે પ્રસિદ્ધ કરી છે. ઉપરાંત શિવજી, ગણપતિ, ભવાની, હનુમાનજી આ બધાના એમણે સ્તોત્ર સ્તુતિ પ્રાર્થનાઓ પણ ખૂબ લખી છે, ભક્તિભાવથી લખી છે. ભગવાન શ્રી કૃષ્ણના પણ સ્તોત્ર લખ્યા છે. એનો અર્થ શું છે કે ભક્તિને પણ ચાહે છે. અને એક જગ્યાએ લખ્યું પણ છે કે મોક્ષની ઘણી સામગ્રીઓ છે પણ એમાં ભક્તિ જેવું કોઈ નથી, એમ પણ લખ્યું છે. એટલે જ્ઞાન માર્ગી પણ છે અને ભક્તિ માર્ગી પણ છે. સાચી વાત સમજવા જેવી, યાદ રાખવા જેવી કાયમી એ છે કે ઘણી વખત આપણે કોઈ પણ મહાપુરુષને એકાંગી પકડી લેતા હોઈએ છીએ. હા, એની રુચિ થોડી વિશેષ હોય, પણ એક વસ્તુ યાદ રાખ, કે જે સાચા જ્ઞાની હોય એમાં ભક્તિ પણ હોય, મતલબ કે એ નિરાકાર બ્રહ્મને માનતા હોય તો પણ સાકાર બ્રહ્મને પણ માનતા હોય, એ સાચા જ્ઞાન, તો જ એનું જ્ઞાન સાચું. સાકારને પણ માને અને અને નિરાકારને પણ. પણ ભેદ એટલો કે નિરાકાર બ્રહ્મને એ અંતિમ મૂળ સ્વરૂપ માને, એનાથી આગળ પછી કંઈ નહીં. અને એ જે નિરાકાર બ્રહ્મ છે એ કોઈ ભક્ત ભક્તિ કરતો હોય તો એના પ્રેમને વશ થઈને એ નિરાકાર બ્રહ્મ છે એ સાકાર થઈને એને દર્શન આપે, નિરાકાર સાકાર થાય. નિરાકાર છે એ જ સમયે સમયે યુગે યુગે અવતાર ધારણ કરે, મૂળ નિરાકાર એમાંથી સાકાર થાય. આ જ્ઞાન માર્ગના પ્રવાસીની વાત. હવે ભક્તિ માર્ગના જે આચાર્યો છે એ સાચા ભક્તિ માર્ગી, એ પણ સાકાર અને નિરાકાર બંને સ્વરૂપને માને તો જ એ સાચા. પણ એમાં એટલો ફર્ક કે એ મૂળ સ્વરૂપ અંતિમ સ્વરૂપ ભગવાનનું સાકાર માને, એનાથી પછી આગળ કાંઈ. નિરાકારવાદીઓ નિરાકાર સ્વરૂપ મૂળ અને સાકાર સ્વરૂપ ગૌણ, ભક્તિ માર્ગમાં સાકાર રૂપ ભગવાનનું મૂળ સ્વરૂપ અંતિમ સ્વરૂપ અને નિરાકાર ગૌણ, મતલબ કે જે પોતાના દિવ્ય ધામમાં ભગવાન સદા સાકાર મૂર્તિ બિરાજમાન છે એ જ પોતાની યોગેશ્વર શક્તિથી યોગ શક્તિથી સર્વત્ર વ્યાપે છે, જેવી રીતે સૂર્ય એક જગ્યાએ છે અને કરોડો માઇલોમાં એનો પ્રકાશ ફેલાયેલો છે, પણ સાકાર ન હોય તો પ્રકાશ ક્યાંયથી આવે નહીં. એટલે શ્રીજી મહારાજ બહુ સરસ વાત કહે છે કે સાકાર હોય તો જ સાકાર સૃષ્ટિ થાય, જો ભગવાન નિરાકાર હોય તો નિરાકાર આકાશથી આકાશથી કોઈ ઘટપટાદિક પદાર્થો પેદા થઈ શકતા નથી. એમ ભગવાન જો કેવળ નિરાકાર હોય તો એનાથી સાકાર સૃષ્ટિ થાય નહીં, એટલે આ સૃષ્ટિ જ બતાવે છે ભગવાન સાકાર છે. કૃતિથી આકૃતિની ખબર પડે ને, કોઈ પણ કૃતિથી આકૃતિની ખબર પડે. એટલે ભગવાન સાકાર મૂળ સ્વરૂપ, એ જ પોતાની યોગ શક્તિથી અંતર્યામી શક્તિથી અનંત બ્રહ્માંડોમાં વ્યાપ, અને એ જ ભગવાન યુગે યુગે અવતાર ધારે કરે, સાકાર રૂપમાંથી જ ભગવાન અવતાર ધારણ કરે, ભક્તોની આગળ ભગવાન સાકાર રૂપે દર્શન આપે. પણ સાકાર થકી બધું, અને ભગવાન જ્યારે સાકારમાંથી સાકાર સ્વરૂપે બિરાજમાન છે, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ત્યારે એ મૂળ સ્વરૂપને ત્યાગ કરીને નથી આવતા. ઘણી વાર શું છે, મોટા કથાકાર હોય પણ આ ખબર ન હોય, એટલે શું કે ભગવાન જ્યારે અહીંયા અવતાર ધારણ કર્યો ત્યારે ગાદી છે એમના ભક્તોને સોંપીને આવે છે, એમ નથી આવતા. એમ કોઈને ગાદી સોંપી નથી આવતું, ભગવાન ત્યાં જ છે. એ જેનું યોગેશ્વર પણ છે કે અનંત રૂપે થઈ શકે છે, ભગવાન એકમાંથી એક જ રૂપ થઈ જાય, જ્યાં જાવ હોય તે ત્યાંથી દોડીને જતા હોય તો હવે આપણે એક અમદાવાદમાં એવા 5-10 ભક્તો માનો કે સમજીએ કે એને કઈ જરૂર પડી, ભગવાન એકને ત્યાં ગયો બીજાને ત્યાં કેવી રીતે જાય તો. અને એક જ ભગત એક જ વખતે બોલાવે આખા દિવસમાં એવું કેમ બને, અને એક જ મિનિટમાં ચાલો ને એક જ ભક્ત બોલાવે આખા બ્રહ્માંડમાં એમ કેમ બને. પૂરા એ દુનિયામાં ભક્તો ફેલાયેલા છે તો ગમે ત્યારે ગમે તેને કેટલી જગ્યાએ દોડતા હોય, કેટલાની રક્ષાની જરૂર પડતી હોય, તો અનંત રૂપે ભગવાન બિરાજતા હોય છે. એટલે શ્રીજી મહારાજ વચનામૃતને જે સમજે ને બધી આંટી ઘૂંટી નીકળી જાય, પણ પૂર્વગ્રહ રહિત થઈને વાંચે તો. શ્રીજી મહારાજ કે આકાશની જેમ ભગવાન કાંઈ વ્યાપક નથી, યોગ શક્તિથી વ્યાપક છે કે અનંત રૂપે ભગવાન સાકાર રૂપે જ વ્યાપક છે, સાકાર રૂપે જ વ્યાપક છે. એટલે ભગવાન સર્વદા સાકાર છે. બહુ આ એક આ જે વાત છે ને બહુ મહત્વની છે. એટલે ભગવાન અનંત રૂપે થાય છે, મૂળ રૂપનો ક્યારેય ત્યાગ કરતા નથી. ભક્તિ માર્ગમાં મૂળ રૂપ સાકાર, નિરાકાર માર્ગમાં જ્ઞાન માર્ગમાં મૂળ રૂપ નિરાકાર. પણ માને બે સાકાર નિરાકાર, સાચા જ્ઞાનીઓ રામકૃષ્ણ પરમહંસ તો નિરાકારે માને સાકારે એટલા માને. હું તો કહું છું કે જે સાકાર નિરાકાર બ્રહ્મને માનનારા હોય, જ્ઞાન માર્ગી હોય, એને હંમેશા રામકૃષ્ણ પરમહંસને જ આગળ રાખવા જોઈએ. એટલી મૂર્તિ ઉપાસના, એટલો નામ જપ, અને પાછા એટલા જ વેદાંતિ. પેલી સ્થિતિ પણ ખરી, નિર્વિકલ્પ સ્થિતિ પણ ખરી, અને પાછી ભગવાનની સાકાર ઉપાસનાની પણ એટલી જ. એટલે વિવેકાનંદજી તો એને ઘણા કહેતા ને કે તમે વેદાંતિ થઈ અને તમે મૂર્તિ પૂજાની આ વાત કરો છો, ત્યારે એ બહુ કહેતા સરસ કે હું મૂર્તિ પૂજાનો ઘોર વિરોધ કરતો, પણ મને જે કાંઈ મળ્યું છે એ એવા પુરુષ પાસેથી મળ્યું છે કે જે અઠંગ મૂર્તિનો ઉપાસક હતો. આ જે કાંઈ મને મળ્યું છે એ અઠંગ મૂર્તિનો ઉપાસક એવો મારો રામકૃષ્ણ પરમહંસ ગુરુ. હવે હું કઈ મઢે એમ કહી શકું છે મૂર્તિ પૂજા ગૌણ છે, મૂર્તિ પૂજા નકામી છે એમ. અને મને એમણે કહ્યું કે તું માતાજી પાસે તારે જોતું હોય માગી લે, હું માગવા ગયો છું, ત્યારે મને માતાજી સાકાર રૂપે દર્શન આપ્યા છે, કયા મોઢે કહી શકું કે મૂર્તિ નિરર્થક છે. એટલે આ બધી અનુભૂતિઓ જેને છે ને એ બંને રૂપને માને, વિવેકાનંદજી પણ બંને રૂપને માને, સાચા જ્ઞાનીઓ સાકાર નિરાકાર બંને માને, સાચા ભક્ત માર્ગીય સાકાર નિરાકાર બંને માને. કારણ કે ભગવાન સાકાર જ છે પણ પાછા સર્વત્ર વ્યાપક પણ છે, બંને માને. પણ જે એવા જ્ઞાનીઓ છે, જે શુષ્ક જ્ઞાની છે, શુષ્ક વેદાંતી છે, અને જ્ઞાનને ઊંધે રહસ્ય ચડી ગયા છે, જ્ઞાનની દિશા જડી નથી, એવા કોને ખોટા જ્ઞાની, એ કેવળ ભગવાનના નિરાકાર રૂપને જ માને છે. માને એનો વાંધો નહીં, પણ ભગવાનના સાકાર રૂપ, એની ભક્તિ, એના કીર્તન, એનું નામ સ્મરણ, એ મૂર્તિ પૂજા, એ બધાનો ઘોર વિરોધ કરે, એની મશ્કરી કરે, એને કચ્ચા બચ્ચા માને, એટલે સાવ સામાન્ય બાળક જેવા માને અને નિરર્થક માને, ત્યાં સુધી કે નામ જપવાથી શું થાય, નામ જપવાથી થાય શું, એમ તમને શાંતિનો અનુભવ થાય છે? તો એ તો તમારું પોતાનું નામ જપો તો તમે ઊંઘી જાઓ. કે જેવી રીતે દ્રષ્ટાંતો, તો આ તો તર્ક તો વકીલાત છે ને, કે તમારું બાળક હોય એ સૂતું ન હોય, તેના માથે હાથ ફેરવા કરો, રાજા બેટા સોજા, રાજા બેટા સોજા, રાજા બેટા સોજા, 3 મિનિટમાં સૂઈ જાય, શાંતિનો અનુભવ થઈ ગયો. એટલે નામ તો તમારું જપો ને તોય એમ કહે છે કે શાંતિ થાય. એટલે આ શાંતિ તો કદાચ માણસ મનનો એક કોઈ પણ અક્ષર પકડી લ્યો અને થાકીને સૂઈ જતું હોય છે, પણ ખાલી શાંતિ નથી થતી, આમાં શું મૂર્તિ પૂજાથી થાય છે એ જરા કાકા તું વિચાર, આમાં ઘણું બધું છે અંકલ. પણ એ ઘોર વિરોધ કરે. આપણે કઈ નિરાકાર રૂપનો ઘોર વિરોધ નથી કરતા, સત્ય છે, કારણ કે સાકાર છે એ જ નિરાકાર છે. પણ એ મૂર્તિ પૂજાનો સાકારનો ભક્તિવાદીઓનો ઘોર વિરોધ કરે, અને એવા એવા શબ્દો વાપરતા હોય તો આપણે બોલાય નહીં. તમે આ દયાનંદ સરસ્વતી છે નિરાકાર બ્રહ્મને જ માને, એનો સત્યાર્થ પ્રકાશ તમે જોવો ને તો આપણને એમ થાય કે અત્યારે દયાનંદ મળ્યા હોય ને તો મારી મેં તોડી નાખવા જોઈએ, એટલું. ખરેખર ગાંધીજીને પણ સત્યાર્થ પ્રકાશ વાંચ્યા પછી એમ કેવું પડ્યું કે આવા મોટા મનીષી પાસે મેં આવી અપેક્ષા નહોતી રાખી. એટલે ઘોર વિરોધ કરો. હવે એમાં સહજાનંદ સ્વામીનું જ લખ્યું છે એ, કે એના દાદા કાચર નામનો એક ભક્ત હતો, ગરડામાં રહેતા હતા. પછી કોઈ આવે ત્યારે આછું આછું અજવાળું કરી નાખે, અને ખાસ અંધારું કરી નાખે અને પછી પાછળથી એક જણો બે હાથ આમ દેખાડે ને એવી રીતે ચતુર્ભુજ દર્શન આપતા. હવે આવું ક્યારે ચતુર્ભુજ રૂપે, હવે હાઠો હાઠો કલાભાઈ ની સાખી જેવી વાતો કરે. પણ બસ જેનું ખોદવું છે એનું ગમે તે, એટલા સાચા માણસો એ આવું ઉપજાવી ન કાઢવું જોઈએ. કોઈ પણ વાતના પૂરા સંશોધન વગર પ્રતિપાદન ન કરવું જોઈએ. સજાનંદ સ્વામી વિશે બોલવું હોય તો તમે એ ટુ ઝેડ સાહિત્ય વાંચો, એના જીવન વાંચો, એના પરમહંસોનું વાંચો, એ ગોપાળાનંદ સ્વામીને વાંચો, એ ગુણાતીતાનંદ સ્વામીને વાંચો વાંચો, પછી તમે એમ કયો નિર્ણય ઉપર આવો કે આમાં કાંઈ નથી, તો અમે તમારી પાછળ હાલીએ. અને જો તમને લાગે આમાં કાંઈ છે તો તમે અમારી પાછળ હાલો. જાણ્યા વિચાર્યા વગર આવું. પણ આ મતો જે મોહ હોય છે ને પોતાની, એ બહુ જ ખતરનાક હોય છે. એટલે એ નિરાકાર રૂપને જ માને, ભગવાનના નિરાકાર સ્વરૂપને જ માને, રૂપને નિરાકાર સ્વરૂપ એને જ માને. એવા જ્ઞાનીઓ એ સાચા જ્ઞાની નથી, અને એ લોકો ક્યાંય પહોંચવાના પણ નહીં. એને કંઈ ડેસ્ટિનેશન મળી જાય, મંજિલ મળે, એમાં કોઈ સુનિશ્ચિતતા નથી. આ આખી જિંદગી એમાં કાઢી નાખે પણ કાંઈ ઉજાસ પ્રકાશ થાય, ચિત્ત વિલાસ થાય, પછી બણગા ભલે ફૂંકી રાખે સાહિત્યમાં, કલમોમાં, પ્રવચનોમાં, એ ભલે. એટલા માટે કે શ્રીજી મહારાજે અંત્યના 36મા વચનામૃતમાં બહુ સરસ કીધું છે કે ભગવાનની મૂર્તિની ઉપાસના વચનામૃત જેટલું અસંદિગ્ધ, એટલે જેટલું ચોક્કસ છે દરેક વાતનું નિરૂપણમાં, એવું આપણને જલ્દી જડે નહીં. ખીચડી નહીં, ગોળ ગોળ વાતો નહીં કરવાની, બધાને રાજી નહીં રાખવાની, બે ટૂંક વાત કરવાની, સ્પષ્ટ કરવાની. બોલનારો કોણ છે? એને ઉદ્ધાર થોડું છે. એટલે શિક્ષાપત્રી વાંચીને એમને તમને જલ્દી મનાય કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, પણ વચનામૃતને જો તમને વાંચતા આવડે અને પૂર્વગ્રહ ન હોય તો વચનામૃત વાંચીને થઈ જાય કે આ વિભૂતિ છે. કિશોરલાલ મશરૂવાળાને એને ઘણી શંકા કુશંકા છે, પણ એમણે કીધું આખું સહજાનંદ સ્વામીનું પુસ્તક લખ્યા પછી વાંચજો, નવજીવનમાં મળે છે કે હું આ બધું લખું છું ને આ બધું છે, પણ જો પૃથ્વી ઉપર ભગવાનના અવતાર થતા હોય તો સહજાનંદ સ્વામી અવશ્ય ભગવાન છે. આ એક દ્રષ્ટિ છે, એને થાય કે આ સિવાય આ ન થાય એમ. ભલે હું માનતો નથી અવતારો થાય ન થાય, છેલ્લે નહોતા માનતા, એને બધું ફેરવી નાખ્યું હતું કેદારનાથ આબુમાં રહેનારા કેદારનાથ પંડિતે ફેરવી નાખ્યું, પણ છેલ્લે પાછા તો ત્યાં જ આવીને ઉભા રહી. એટલે આ પુસ્તકની જે પ્રથમ આવૃત્તિ છે એમાં તો એને અદભુત લખ્યું છે, પણ એ આવૃત્તિ પછી એને બીજી આવૃત્તિમાં એ બધું થોડા સુધારા કરી નાખ્યા, અને અત્યારે મળે છે બીજી આવૃત્તિ મળે છે. પ્રથમ આવૃત્તિની જો કોઈની પાસે પ્રત હોય તો મારે જોઈએ છે, એની એની કોઈની લાઇબ્રેરીમાં કે કોઈની ક્યાંય પડી હોય તો. એ એમણે બહુ જ ભક્તિભાવથી લખ્યા, કારણ કે ત્યારે રંગાયેલા હતા સત્સંગના રંગે. અને એના જીવનનો પ્રસંગ તો આપણે આગળ કહ્યો છે ને, એને સહજાનંદ સ્વામીની કેવી હતી અનુભૂતિ ને બધું. પછી બીજી આવૃત્તિ લખી, એમાં એને થોડું ઘણું કાઢી નાખ્યું, પણ આ વાત તો લખી જ. એટલે આ લખી કે હવે હું અવતારોમાં માનતો નથી, પણ જો થતા હોય તો અવશ્ય સહજાનંદ સ્વામી એ ભગવાનનો અવતાર છે. એટલે વચનામૃત અદ્ભુત છે. તો અંત્યના 36મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મૂર્તિની ઉપાસના અને મૂર્તિનું ધ્યાન, એનાથી જ આત્મદર્શન થાય, પોતાના આત્મસ્વરૂપનું દર્શન થાય અને બ્રહ્મનું દર્શન થાય. સર્વત્ર વ્યાપક બ્રહ્મ, નિરાકાર કહે છે તે બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, આત્મા અને બ્રહ્મ એ ભગવાનની મૂર્તિના ધ્યાનને ઉપાસનાથી જ દેખાય. પણ ભગવાનની મૂર્તિ અને ભગવાનની ઉપાસના વગર આત્મા અને બ્રહ્મનું દર્શન કરવું એ શક્ય જ નથી. કેવી રીતે, સાંભળજો, દ્રષ્ટાંત આપ્યું છે કેવી રીતે, જેમ આકાશને કોઈ જીભથી 100 વર્ષ સુધી ચાટે, જીભથી આકાશને, એ ભાઈ 100 વર્ષ સુધી ચાટે તો કોઈ ખારો ખાટો સ્વાદ આવે નહીં, એમ ગમે તેટલા પ્રયત્ન કરે પણ ભગવાનની મૂર્તિની ઉપાસના અને ધ્યાન વગર આત્મા કે બ્રહ્મ દેખાય જ નહીં, દેખાય જ નહીં. તે ત્યાં સુધી કહ્યું કે ભલે શાસ્ત્રોમાં નિર્બીજ સાંખ્ય મત અને નિર્બીજ યોગ મત કહ્યો છે કે એનાથી આત્મદર્શન થાય છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, નિર્બીજ અને નિર્બીજ યોગ અને નિર્બીજ સાંખ્યમાં કે આત્મદર્શન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, તે ભલે કહ્યું પણ એ વાત ખોટી છે. તો વિચાર કરો, એ વાત ખોટી છે, કારણ કે અમે એવો કોઈ જોયો નથી, કોઈ જોયો નથી. અમે વન વિચરણમાં એવા કેટલાય યોગ્યને મળ્યા પણ અમને કોઈ એવો દીઠામાં આવ્યો નથી કે આ માર્ગે કોઈ આત્મા કે બ્રહ્મ જોયો હોય. અમે ઘણા સિદ્ધોને મળ્યા છે શ્રીજી મહારાજ, અમે ઘણા યોગ્યોને મળ્યા છે, એક પણ અમને એવો જોવામાં નથી આવ્યો કે નિરાકારનું આ રીતે ભગવાનની મૂર્તિને ધ્યાન ઉપાસના વગર આત્મા કે બ્રહ્મનું દર્શન થયું હોય, એક પણ અમને જોવામાં નથી આવ્યો. અને અનુભવથી પણ એ વાત મળતી આવતી નથી, અનુભવમાં પણ એ વાત મળતી આવતી નથી, અને અમે એવો કોઈ દીઠો પણ નથી, કોઈ મળ્યો નથી. એમ કહીને પછી ગોપાળ યોગીની વાત વિસ્તાર કરીને કરી. હવે તમને તો પ્રશ્ન નહીં થાય, પણ હું તમને એ પ્રશ્ન કરું કે તો લોકમાં ઘણા એવા છે કે જેને આત્મદર્શી કહેવાય છે અને જે મૂર્તિ પૂજામાં નથી માનતા, તો આત્મદર્શી કહેવાય છે તો એને આત્મદર્શન થયું એનું શું? કાચી રીતે સમજવા વાળા ગમે તેટલા ડબલ ડિગ્રી નહીં 64 ડિગ્રી ચડી ગયેલા હશે ને એને આ નહીં સમજાય. એ આટલું વાંચીને એમ કે છે કે સહજાનંદ સ્વામી એમાં ગપ્પુ માર્યું છે, અને સંપ્રદાયના પણ કેટલાયને નહીં સમજાય, આ જો વિચારે નહીં ન સમજાય કે આ તરત એમ થઈ જાય કે આનું કેમ સમજવું. ઘણા આત્મદર્શીના નામ છે આંગળીની વેઠે ગણીએ તો એ બધા આત્મદર્શી છે ને, મૂર્તિ પૂજામાં તો માનતા નથી. મહારાજ તો ચોકડી મારી દે છે કે આત્મદર્શન થાય જ નહીં, તો આનો કેમ મેળ કરવો? પછી સમજાય નહીં, ત્યાં બાજુ મૂકી દે. અને સંપ્રદાય બહારના ને તો આ વાત તરત જ લાગે કે આ તો હાવ ખોટું છે. ખોટું નથી સાહેબ, બહુ પરમ સત્ય છે. એટલે પ્રશ્ન થાય કે તો એ આત્મદર્શીઓ જે છે એને આત્મદર્શન મૂર્તિ વગર કેમ થયું, મૂર્તિ ઉપાસના ધ્યાન વગર કેમ થયું, એવા ઘણા. હા સાંભળો, એનો ઉત્તર લોયાના 15મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સરસ આપ્યો છે. આ વચનામૃત એટલા બધા છે ને, 262 જેટલા, એટલે આમ વાંચતા જાય ને પાછળ ભૂલતા જાય બધું જ. તમે આમ જ્યારે એનો અભ્યાસ રાખો તો બધા જ અરસપરસ એની અંદર જવાબો અદભુત રીતે ગૂંથાયેલા હોય છે. દરિયો છે આમ તો, ખોવાઈ જવાય 100 વર્ષે બહાર ના નીકળાય એવું છે. અને લોયાના 15મા વચનામૃતમાં સરસ એનો જવાબ છે. બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, મહારાજ કોઈ એમ કે છે કે આ જીવ છે એ બપોરિયા જેવો છે, તારા જેવો છે, દીવાની જ્યોત જેવો છે, તો આનું શું સમજવું? કોઈ બપોરિયા જેવો કે છે, કોઈ સ્ટાર તારા જેવો કે છે, કોઈ દીવાની જ્યોત જેવો આ જીવને કે છે, તો એનું શું સમજવું? મહારાજ કે જુઓ, જેને જેટલું આત્મદર્શન થયું છે તેટલું તે કહે છે, પણ યથાર્થ આત્મદર્શન આને કહેવાય નહીં. પછી દ્રષ્ટાંત આપ્યું, એમાં એક બે વાત છે પણ એ કરવા જાય તો બહુ લાંબુ થઈ જાય, એ જે જિજ્ઞાસુ હોય એને વાંચી લેવું જોઈએ સમજાય તો. એક વાત બહુ સરસ, ગાયને જોયા નહીં. આપણે લોકમાં હાથીને જોવાનું દ્રષ્ટાંત પ્રચલિત છે કે 4-5 આંધળાઓ ગામને પાદર હાથી આવ્યો તો હાથી જોવા ગયા, હવે આંધળા